અષ્ટાવક્ર મહારાજ અને જનક મહારાજ સત્સંગ કરતા, અષ્ટાવક્ર મહારાજ ગુરુ અને જનક મહારાજ એમના શિષ્ય, સત્સંગ ચાલી રાખે. અષ્ટાવક્ર ગીતા પણ મળે છે, એમાં સત્સંગ કરતા કરતા અષ્ટાવક્ર મહારાજે, ઋષિએ જનક મહારાજને એક દિવસ કહ્યું, જનક સાંભળો, એક જંગલ હતું અને જંગલમાં એક ઋષિ રહેતા હતા. એ ઋષિને એક પુત્ર હતો, ઋષિપુત્ર. ઋષિપુત્ર જેમ જેમ મોટો થતો ગયો એમ બધા સંસ્કાર ઋષિપુત્રને આપતા હતા ઋષિ. પણ જેમ જેમ યુવાની આવતા માંડી એટલે સેજે ઋષિએ પેલા એમના પુત્રને કહ્યું, જો બેટા, આપણે જંગલમાં રહેનારા, ફળફૂલ ખાનારા, શાસ્ત્ર અધ્યયન વેદાધ્યયન કરવાવાળા, ઈશ્વરની ઉપાસના કરવાવાળા, આપણે તપસ્વી, આપણું આ જીવન છે ને એમાં આપણે પરમ આનંદ છે ને એ જ પરમ સત્ય છે. હા પિતાજી, એમાં કંઈ વાંધો નથી, પણ જો એક યાદ રાખજો, આ સામે દૂર એક માયાવી નગરી છે, એ માયાવી નગરીની તરફ ક્યારેય જતો નહીં, એ નગરીમાં પણ ક્યારેય જતો નહીં, એની સામુ ક્યારેય જોતો નહીં, એના વિશે ક્યારેય વિચારતો નહીં, એ રસ્તો જ લેતો નહીં. વળી થોડા દિવસ થાય અને ઋષિ એને ચેતવે, આ બાજુ માયાવી નગરી છે, એ બાજુ તો ક્યારેય જતો જ નહીં, ભૂલે ચૂકે એ રસ્તે ચડી ગયો, પાછો વળી જજે, આપણું ભલું જંગલને ભણી આપણી સાધના, પણ માયાવી નગરીમાં ક્યારેય પ્રવેશ કરતો નહીં. હવે રોજની નિષેધની વાત હંમેશા આકર્ષણ પેદા કરે. કોઈ પણ તમે બહુ જે વસ્તુ ના પાડો એ જોવાની એની ઈચ્છા થાય છે. એટલે ઘણા લોકો પોતાની પિક્ચર અને ફિલ્મ અને કોઈ પણ પ્રોડક્ટનું એનું તમારે બહુ એડવર્ટાઇઝ કરવી હોય ત્યારે જુદી રીતે કરે, એટલો બધો વિરોધ જગાવે ને કે કુતૂહલથી લોકો એ પુસ્તક કે એ ફિલ્મ કે એ બધું જુએ. આ બહુ જ એક ટેકનિક છે આજના બિઝનેસના જમાનામાં. હે ઋષિ તો ભલે ભોળે ભાવે કહેતા હતા કે મારો દીકરો બચી જાય માયાવી નગરીથી, એટલે પણ આમને રોજ કહે ને એટલે એને નિષેધ હિ આમંત્રણ હો ગયા, બસ એટલે નિષેધ વિધાન થઈ જાય. બે નકાર એ હકાર પેદા કરે, ખબર છે, એટલે બે નકાર ભેળા થાય એટલે એક હકાર થાય, બે નેગેટિવિટી એક પોઝિટિવ કરે. તો પેલા ઋષિપુત્રને થાય કે મારો બાપ ના કેમ બહુ પાડે છે, શું છે એવું જુવાની લોય છે ને. તે એક દિવસ બાપુજીને પિતાજીને ખબર ન પડે એવી રીતે ચૂપચાપ પેલી માયાવી નગરી જોવા માટે નીકળી, ના પાડી પાડીને થાકી ગયા. પણ હવે જે ના પાડ્યું એનો જ મોહ થાય. અમુક વસ્તુ તમે ક્યારેય ન ચાખતા હો પણ તમને ડોક્ટરે એમ કહે કે આ તમે ન ખાતા તો વારે વારે યાદ આવે. આ બધું એવું છે. એટલે જ આપણે શાસ્ત્રોમાં એમ કહે છે કે શ્રીજી મહારાજ પણ સરસ વાક્યનો પ્રયોગ કર્યો છે, જે ગામ જવું નહીં એનું નામ જ શું પૂછ્યું. એટલે જે નથી રસ્તે જવું તો એનો નિષેધાત્મક રીતે પણ એનું સ્મરણ જ ન કરવું. વાત પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ પછી એને યાદ જ નહીં કરવાનું જુદી રીતે પણ. એટલે આ ઋષિપુત્ર એ માયાવી નગરીએ પહોંચી ગયું, જ્યાં પાસે સામે જાય ત્યારે ઓહો, તમે અચાનક ગામડામાં રહેનારો માણસ અને ન્યુયોર્કમાં કે દુબઈ જેવી સિટીમાં બેસી જાય, આ ઉતરી જાય ને એને જેમ ચાર આંખો થઈ જાય, ટીડાની જેમ બધા પ્લેનો આવતા હોય ને જાતા હોય ને કાચના આંખા મકાનો પાઘડી પડી જાય એટલા ઊંચા મહાલયો અને એ બધા એવા ચાકા જેવા રસ્તાઓ અને સજધજ થઈને ફરનારા બધા નરનારીઓ બાળકો કિલોલ કરતી નગરી. હો આ પેલો કે ઓહો, આવી સરસ નગરી અને મારો બાપ મારો દુશ્મન છે, તે મને આ જોવાની ના પાડે. અરે જોવામાં જાણવામાં શું વાંધો છે, આ જાયા જોવા મળ્યું તો આપણે ખ્યાલ આવ્યો કેટલી સરસ છે, કેવા લોકો, કેવી નગરી. આ હા હા, ખુશ થતો થતો નગરીમાં ફરે છે. એમાં એક ગલીમાં એટલે કે સ્ટ્રીટમાં શેરીમાં નીકળ્યો, હવે ત્યાં રાણીઓનો નિવાસ. તો એમાં એક રાણી જરૂખામાં બેઠેલી ને એમણે આ બ્રહ્મચારી ઋષિકુમાર વનવાસી યુવાન અવસ્થા અને નિર્દોષ ચહેરો હોય અને નિર્દોષ મન હોય એનું સહેજે આપણને આકર્ષણ બહુ થાય. બાળક વાલું શું કામ લાગે છે, એ નિર્દોષ છે એટલે બધાને ગમે બાળક. એટલે આ ભલે યુવાન હતો પણ નિર્દોષ બાળક જેવું ચિત્ત, એના સંસારના કોઈ ભાવ નહોતો. અને યુવાન અવસ્થા હતી અને પેલી રાણી ઝરૂખામાં બેઠેલી, અને રાણીને મહેલે રાજા ક્યારેય પધારતો નહોતો અને વિષયથી આકુળ વ્યાકુળ હતી, અને એમાં બ્રહ્મચારીને જોયો અને એ બ્રહ્મચારીમાં મોહિત થઈ એટલે તરત પેલી દાસીને કહ્યું કે તું પેલા બ્રહ્મચારીને બોલાવી લે. એટલે દાસી તરત દોડતી આવી બ્રહ્મચારીને કહ્યું કે અમારા બાઈજી તમને બોલાવે છે, તમે ઉપર ચાલો. બ્રહ્મચારીને એમ કે અમને કાંઈ ભોજન બધું અમે ભૂખ લાગી છે, તો બ્રાહ્મણ સાધુ જાણીને ભોજન પૂજન કરવાનું હશે તો આપણે જવામાં કંઈ વાંધો રહે. નિર્દોષ વિચારો સાવ. એટલે એ તો પેલી દાસી તો રાણીના શયનખંડની અંદર પેલા બ્રહ્મચારીને મૂકીને દાસી નીકળી ગઈ. અને રાણી તો એ જ આશય હતો, એનો ખરાબ આશય જ હતો વિષય સંસારીનો. એટલે અમને બ્રાહ્મણ પુત્રને બાજુમાં બેસાડી અને જેવી તેવી ચેષ્ટાઓ અને જેવી તેવી વાતો એ બધી મંડી કરવા. આખરે તો ઋષિ કુમાર પણ યુવાન હતો અને સંસારના ભાવ તો સહેજે પણ એના મનમાં હોય જ, કારણ કે એ ગ્રહસ્થાશ્રમમાં જ છે. તો એમાં આકર્ષિત થયો અને એમાં એને સારું લાગ્યું. પણ થયું શું, જ્યાં બેઠા છે ત્યાં જ દાસી આવીને ખબર આપ્યા મહારાજા પધારે છે, સમ્રાટ આવે છે આપને મહેલે. અમસ્તો ક્યારે આવતો નહોતો અને આજે સમ્રાટ પધારે છે. અમુકના નસીબ એવા હોય. હવે એને દાસી આવીને ખબર આપ્યા ને આમણે જ્યાં જોયું ત્યાં દરવાજે જ મહારાજા ઘોડા ઉપરથી ઉતરી ગયા આવે એટલી જ વાત. અને આ રાણી હવે ગભરાણી, હવે શું કરું, જો અહીંયા આવી જાય તો અમને બે ને રાઈ રાઈ જેવડા ટુકડા કરીને કાપી નાખે, હવે કરવું શું. અને સ્વાર્થી માણસ હોય ને એ તમને પૂજા પણ કરે ને હત્યા પણ કરે. સ્વાર્થ સરતો હોય તો પૂજા પણ કરે, પગ પણ ચાટે, અને જો એનો સ્વાર્થ સરતો હોય તો હત્યા પણ કરી નાખે. એટલે હવે તો આને મોત આવી ગયું. એટલે પેલા બ્રહ્મચારી હાવ ભોળો, તે ગેલેરીમાં બાજુમાં એ જાજરું હતું, તે દિવસે કંઈ અટેચડ બાથરૂમવાળા કંઈ રૂમોની સગવડતા કંઈ સમાજમાં નહોતી વિકસિત થઈ. એટલે તમને ખબર હોય તો એ એક બાથરૂમ એટલે જાજરું જેવી ઓરડી હોય અને એમાં વચ્ચે પાઇપ હોય, હવે બીજી ત્રીજે માળે હવેલી, એટલે એનો કેટલો લાંબો પાઇપ હોય અને છેક નીચે એ પાઇપ જાય, મોટું ભૂંગળું હોય એટલે એમાં ઝાડા પેશાબ ને બધું જાય, એટલે પછી છેક જ્યાં નીચે પડે ત્યાં એ ચોકડી જેવું હોય અને ત્યાં ભંગી લોકો, એને તમે જોયું છે ને ગામડામાં ઘણા વર્ષો પહેલાં જોયું છે, ભંગી લોકો એ બધો કદડો છે એ ભરીને માથે ઉપાડીને લઈને સાફ કરે, આ સિસ્ટમ. એટલે એવું જાજરું, એ જાજરૂમાં આ બ્રહ્મચારીને ધક્કો મારી દીધો અને પેલા પાઇપમાં નાખી દીધો. એટલે પાઇપમાંથી નીકળી, એને એમ કે આ નીકળી જાય એટલે ત્યાંથી ભાગી છૂટશે, એટલે વાત પૂરી, કોઈને કંઈ ખબર પડશે નહીં. આ કોણ કહે છે? અષ્ટાવક્ર જનક મહારાજને કહે છે. એટલે પેલા પાઇપમાં, જાજરૂના પાઇપમાં પેલા બ્રહ્મચારીને નાખી દીધો. બ્રહ્મચારી જાજરૂમાં ઊંધે માથે ગયો, પણ હવે જતા જતા નીકળી ન ગયો, પાઇપ વાંકા ચૂકા હોય ને એમાં અટવાઈ ગયો ઊંધે માથે. અને એ કેટલાય વખતનો મળનો પાઇપ મોઢામાં નાકમાં કાનમાં ચારે બાજુ મળ ભરાઈ ગયા, એટલો પીસાયો, ન ઉપર જઈ શકે, ન નીચે જઈ શકે, ન શ્વાસ લઈ શકે, માંડ માંડ જરા જરા શ્વાસ લેવાય, મોઢામાં મળના ડૂચા એ કેટલાય પચા પચા વરના ભરી ગયા, ગંધ મારે એવા, મોઢામાં મળ, નાકમાં મળ, કાનમાં મળ, બોલવું હોય તો ચીસ પૂરવી તો બોલાય નહીં, મળથી બધું ભરાઈ ગયું, ખાલી જીવિત રહે એવી દશા. અને પેલો પોકાર કરે કે મેં મારા બાપનું માન્યું નહીં, મારો બાપ એ મારો ગુરુ જે ગણો તે, મેં એમ ન માન્યું એનું આ પરિણામ થયું, હે ભગવાન હવે મને તમે બચાવો તો બચું. અને પુકાર કરે છે, પ્રભુ મને બચાવો, કોઈ પણ હિસાબે મને બચાવો, આમાં તો જીવું જતું નથી, આના કરતાં નરક કદાચ સારું છે, હવે આમાં મારે શું કરું, મારી ભૂલ છે, મને બચાવો, મને બચાવો, પુકાર. એટલે રાણી તો પછી તો શું છે, એ તો એના કામમાં વ્યસ્ત થઈ ગઈ. અને આ પાઇપ તો ક્યાંય ઉપરથી જોવે તો દેખાય નહીં ને, શું થયું કોને ખબર છે. અને કંઈ પર્સનલ બાથરૂમ તો નહોતું જાજરું ટોયલેટ, કેટલી રાણીઓ કેટલું એ બધા આવે ઝાડા મૂત્ર કરે અને ઓલા માથે પડે, દશા જુઓ તમારે. એટલે ઋષિપુત્ર ક્યાંય પશુઓનો મળ અડી ગયો હોય તો ત્રણ વાર નાઈ નાખનારો પવિત્ર રહેનારો માણસ, એના માટે દિવસમાં કેટલી વાર ધમ ધોકાર આ બધું વરસે. અને પેલો ચિત્કાર કરે અંદરથી અને પુકાર કરે, હે પરમાત્મા, હે મારા નાથ, હે પાહી મુરારે, કૃપયા પારે પાહી મુરારે, તમે બચાવો નાથ, હવે મને બચાવો. હવે આમાં શું થયું, બે પાંચ દાડા થોડા દાડા એમને ગયા ને તો ઓલી ભંગી બાઈ આવે પણ ત્યાં માલ જુએ નહીં કઈ, કારણ કે આ વચમાં હલવાયેલો બધું એના માથે ખડકાયેલું. એટલે ભાઈ વિચાર કરે કે આમાં કોઈ જાતું નથી, બધા બંધ કરી દીધું, ઉપવાસ કરે છે, આ કેમ કઈ કઈ લોચો લબાચો કઈ નીચે આવતો નથી, હવે આનો શું હશે? એટલે એને અંદર હાથ નાખ્યો, હાથ નાખ્યો બ્રહ્મચારીને જટા હાથ માર્યો, ત્યાં આને થયું કે આમાં કઈક છે, એટલે એને ખેંચ્યું, એ ખેંચ્યું ને એનો બ્રહ્મચારી નીકળ્યો. અને એ તો હું જાણી કાંઈ ભૂત પ્રેત કે શું, એ હજી વિચારે ના વિચારે ત્યાં તો બ્રહ્મચારીને ભલી છૂટી ઝંઝાળ, એ બહાર નીકળ્યો એવો મુઠ્યું વાળીને ભાગ્યો. ગામને બહાર દૂર નદી તળાવ સરોવર જે હશે એમાં જઈને કૂદી નાયું, કેટલાય વખત સુધી માટી ઘસ ઘસ ઘસ ઘસ ઘસ ઘસ કરીને કાઢ્યું, એ કદડો ધોઈ ધોઈ મરી ગયો બિચારો. આટલી વાત કરી જ અષ્ટાવક્ર અટકી ગયા. જનક મહારાજને પૂછ્યું, મહારાજા જનક તો હા હવે એ બ્રહ્મચારી કોઈ દિવસ ઓલી માયા નગરીમાં જાય? અરે જાતો હશે મહારાજ, વાત શું કરો છો? અને એ જાય તો એ પેલી ગલીમાં જાય? અરે એની બાજુ જોવે નહીં મહારાજ, ખો ભૂલી ગયો કયો. અને કદાચ જાય ને પેલી ગલીમાં નીકળે અને પેલી મહારાણી બોલાવે તો એને બંગલે જાય? ના જાય, કોઈ દિવસ ના જાય, ગમે તેવા આકર્ષણ આપે તોય ના જાય. ના જાય ને એ બ્રહ્મચારી પાછો ગયો. શું મહારાજ આપ કહો છો પ્રભુ? હા એ બ્રહ્મચારી પાછો થોડા દિવસ થયા અને પાછો ગયો, એ જ નગરીમાં એ જ ગલીમાં એ જ રાણી પાસે પાછો ગયો. ગયો ને પાછી જ ઘટના એમ જ ઘટી, અને પાછો એને પાઇપમાં નાખ્યો, પાછો હલવાણો, પાછો નીકળ્યો, પાછો પાછો થોડા દિવસ ત્યાં પાછો ગયો, પાછો એ જ ગલીમાં એ જ રાણીએ બોલાવ્યો, પાછો ત્યાંથી એને પાયખાનામાં નાખ્યો, ઊંધે માથે લટક્યો, પાછો પેલા ખેંચ્યો અને પાછો નીકળ્યો, પાછો ભૂલ્યો, પાછો ગયો. પણ શું મહારાજ કો આટલી બધી ભયંકરતામાંથી પસાર થયેલો એ બ્રહ્મચારી મૂર્ખ ને મૂઠ, અને તોય પાછો ફરી ફરીને ત્યાં જાય? તો કે હા ગયો ને. એ બ્રહ્મચારીને જનક તે ઓળખ્યો? ના, એ તું. અરે મહારાજ શું વાત કરો, મતલબ હે જનક મહારાજ, આ જીવ એ સ્ત્રીમાં આસક્તિ થઈને વારે વારે માતાના ઉદરમાં ઊંધે મથે લટકે છે, અને પેલી ભંગી એટલે દાયણ પ્રસૂતા કરનારી નર્સ ઈ એને ખેંચી અને ગંદી નાલીમાંથી એને બહાર કાઢે છે. જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે પુકાર કરે છે, હે ભગવાન મને આમાંથી છોડાવો, હું તમને ક્યારેય નહીં ભૂલું, હું તમને ક્યારેય નહીં ભૂલું, હું તમને ના ક્યારેય નહીં ભૂલું, હું તમારી આજ્ઞા ભૂલી ગયો, તમારી ભજન ભૂલી ગયો, એટલે મારી આ દશા થઈ છે. હવે આ માર્ગે જોવે કે ચડે એ બીજો, મને આમાંથી મુક્ત કરો. ભગવાન એને મુક્ત કર્યો, પાછો ભૂલી ગયો, પાછો ફરીથી સ્ત્રીમાં આસક્ત, ફરીથી વિષયોમાં આસક્ત, ફરીથી પાછો એ જ જગ્યાએ જવું, ફરીથી જેમાં બંધાવાનું, ફરીથી માતાના ઉદરમાં જવાનું, ઊંધે મટે લટકવાનું, મળમૂત્રની ક્યારીમાં ઝૂલવાનું, 9 મહિના દાયણ એને ખેંચીને બહાર કાઢે, વળી પાછો નાહી ધોઈને સ્વસ્થ થાય, વળી પાછો જાય, વળી પાછો એ બાજુ, વળી પાછો નીકળે. આવી જ રીતે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનને જઠરે શયનમ. આ જીવના ગર્ભવાસની કથા છે. કેટલી એક્ઝેક્ટ હલાવી નાખે એવી. અષ્ટાવક્ર મહારાજે જનકને કહ્યું, ભાઈ સાંભળો, 20 વર્ષ પહેલા આ કથા મેં વાંચેલી, ત્યારથી મારા મનમાં હતી કે મારે જ્યારે પુનરપિ જનનમ શ્લોકનું વિવેચન કરવાનું આવે ત્યારે મારે આ કથા કેવી છે. 20 વર્ષથી મેં મારા મગજમાં એમનેમ રાખી, પુનરપિ જનનમ પુનરપિ મરણમ કેટલી જગ્યાએ શ્લોક મેં ટાંક્યો ને ગાયો ત્યારે આ કથા મને સ્પાર્ક થાય, પણ હું કહું નહીં. આ મારા એમનેમ રિઝર્વ રાખી કે જે દી આખા શ્લોકનું વિવરણ કરવાનું આવે તે દી જ કેવી છે. અને આજે મિરેકલ, આજે એ કથા, આજે 20 વર્ષે મગજમાંથી બહાર કાઢી ભલા માણા આ બ્રહ્મચારીને હારવાર કથાનો પ્રસવ છે. પણ પેલો ગંદો હતો અને આ કથા પરમ પવિત્ર છે. એટલો આનંદ થયો કે વાજ આ 20 વર્ષે આ સંકલ્પ પૂરો થયો કે અદભુત કથા, એટલી મને ચોટી ગઈ મગજમાં કે પુનરૂપી જનરવ માટે અષ્ટાવક્ર મહારાજે જનકને કહેલી આ વાત અદભુત છે, જે આપણા બધા જીવોની આ કથા છે. જનક મહારાજને અષ્ટાવક્રે કહ્યું કે જનક, પૂર્વે તે જે જે જન્મો ધર્યા છે એ આ બધી સંસારની વિષયોની, સ્ત્રીઓની, ધનની, પુત્રની, પૌત્રની, દીકરાઓની, માનની, મોટાઈની, ખાવા પીવાની અનેક પ્રકારના વાસનાઓ, એના કર્મો, એના સંસ્કારો બાંધ્યા છે. એટલા માટે ફરી ફરીને આ જીવ માતાના ગર્ભમાં જાય છે. માટે જો પુનર્જન્મમાંથી છૂટવું હોય તો આના ઉપર ધ્યાન આપવું પડે, કારણ કે જેવા કર્મો અને જેવા વાસનાઓ એને લીધે જ પુનર્જન્મ થાય છે, માણસ ગર્ભવાસમાં ભટકે છે. પછી જેવા કર્મો, એટલે મર્યા પછી કોઈ સ્વર્ગમાં જાય છે, હા કોઈ ઉપર સ્વર્ગમાં કદાચ ન માનતું હોય તો એમ માનો કે પૃથ્વી ઉપર સરસ મજાના ભોગ વિલાસ છે તો સારા સુખી ઘરમાં જન્મ થાય. મર્યા પછી એવા પાપ કર્મો હોય તો કે નરકમાં યમપુરી છે પણ ન મનાતી હોય તો પૃથ્વી ઉપર નરકના દુઃખ ભોગવે, એવા દેહ આવે ને એવી રીતે પીડાઓને પામે. અને એવા કર્મો હોય તો મર્યા પછી માણસ જીવ પ્રેતયોનીમાં જાય. જો આ પ્રેતની વાત કરીએ ને એ હું કાંઈ તમને ડરાવવા નથી કરતો, કારણ કે ઘણા શું લાગે તમે વારે વારે પ્રેત યોનીનું પ્રતિપાદન શું કરો, આજના ભણેલા ગણેલા જમીનમાં ભૂત પ્રેતની વાતો કરવી એટલે ઓર્થોડોક્સ જૂનવાણી ને આવું બધું માને. કોઈ પણ ડાયો માણસ ભણેલો ગણેલો કોઈ ભૂત પ્રેતની વાત કરે એટલે એમ લાગે કે આઉટ ઓફ ડેટેડ પર્સન છે. આજના જમાના વિજ્ઞાનના જમાનમાં આ બધી ભૂત પ્રેતની વાતો કરવી એ તો નરી પેલી કહેવાય ને, મૂઢતા કહેવાય એમ. પણ એના જે સત્ય હકીકત હોય એને મૂઢતાને શું લેવા દેવા છે, વસ્તુ હકીકત છે. પણ એ લોકોનું શું કહેવાનું થાય કે આની પાછળ બધા ભૂતની પાછળ બધા તૂત બહુ ચાલે છે, ભૂતને નામે તૂત ઘણા ચાલે, તો ચાલે છો ને ચાલે અને ચાલવા જ જોઈએ, એનું કારણ છે ચાલવા જોઈએ. એટલે ચાલવા જોઈએ એમાં એના સેન્સમાં હું નથી કહેતો, પણ જો એ તૂત છે ને એ જ પુરાવો છે. કઈ રીતે તમે જુઓ, 500 રૂપિયાની ખોટી નોટ બજારમાં ફરે છે કે નહીં, ફરે છે કે નહીં, એ ક્યારે ફરે બજારમાં ક્યાંક સાચી 500ની હોય તો? ખોટું સોનું બજારમાં ફરે ક્યાંક સાચું હોય, બજારમાં ખોટા સાધુ ફરે પણ ક્યાંક સાચા હોય તો? એમ ભૂત ક્યાંક સાચા હોય તો જ એનું તૂત બજારમાં ફરે, નહીતર બજારમાં ચાલે નહીં. એ પુરાવો છે, એમને કેમ તૂત ચાલે? ને ભૂત પ્રેતની વાત કહીને કે જ્યારે આવે છે ત્યારે કહીએ છીએ, બાકી એનો કઈ શોખ નથી. એ કહેવાની પાછળનો આશય શું છે? એક જ વસ્તુ, સચ્ચિદાનંદ દંતાલીવાળાએ લખેલું કે ભૂત પ્રેતની જો સાબિતી મળી જાય તો એક વાસ્તો તો નક્કી કે આત્મા મર્યા પછી પણ રહે છે. મારું એ જ કહેવાનું છે, એટલે જ હું આ વાત કહું છું કે એક વસ્તુ નક્કી થઈ જાય, આત્મા મરતો નથી, એ અવિનાશી છે. અને બીજી વસ્તુ એ, કર્મ કરવામાં ધ્યાન રાખજો નહીતર મરી જશ. ભૂત પ્રેતની યોનિઓ એવા એવા પાપ કર્મ અને એવી બધી વાસનાઓ બાંધી હોય તો ભૂત પ્રેત થાય, અને પછી ખાવાની વિષ્ઠા, પીવાના મળમૂત્ર અને ભયંકર વેદનાઓમાં ચિત્કારો કરવાના, હજાર હજાર વર્ષની આયુષ્ય છૂટવાનું ક્યારે થાય રામ જાણે. આવી બધી યોનિઓ પછી હવે ભૂલ થઈ ગઈ પછી એનો સુધરવાનો સ્કોપ નથી. તો ભલા માણસ વિચાર અને બહુ બુદ્ધિના ડાપણમાં જઈને બહુ ઇનકાર કરવાનો, ભણે ગાલીને પૂછડી થઈ અને કે આવું બધું કાંઈ નથી, એ છેવટે લિસ્ટ નીકળશે ત્યારે શું થશે? પછી કોઈ રસ્તો નહીં રહે. મારે બહુ ડાપણ મૂકી દો એવું ખોટું બુદ્ધિનું, અને જે વસ્તુ સાચી છે સાચી રહીને સ્વીકારીને કંઈક સારે રસ્તે રહો અને ભગવદ્ ભજન કરો. કહેવાનો આશય આ જ છે, બીજો કોઈ ડરાવવાનો કેવો આશય છે નહીં કાંઈ. હવે 7-8 મિત્રો ભેળા થયા હતા, એક જણો કહે ભાઈ હું તો સોમવાર રહું છું, બીજો કે હું મંગળવાર રહું છું, ત્રીજો કે હું બુધવાર રહું છું, ચોથો કે હું ગુરુવાર રહું છું, પાંચમો કે હું શુક્રવાર રહું છું, એક જણો કે હું શનિવાર રહું, એક જણો કે રવિવાર રહ્યો, એક જણો કંઈ બોલ્યો નહીં. એટલે ભાઈ તું શું રહે? તો હું હખણો રહું. આ હખણા રહેવું બહુ સારી વાત છે. એટલે બહુ તમે બુદ્ધિના દોઢમાં ઉતરી અને પછી હખણા ન રહ્યો એ ન ચાલે. આ કહીને કહેવાનું એ છે, હખણા રહ્યો અને હરીને શરણે રહ્યો, અને સ્વીકારો આપણા શાસ્ત્રોની વાતો સ્વીકારો. ગીતામાં પણ લખ્યું છે સ્પષ્ટપણે કે અમુક લોકો દેવતાઓનું પૂજન કર્યાજન કરે છે, અમુક લોકો નારાયણની ઉપાસના કરે છે, અને અમુક લોકો એવા છે જે ભૂત પ્રેતની ઉપાસના કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એક બાજુ ગીતાને માનવી અને પાછું અમુક અમુક આવે એ બધું તારવી દેવાનું, એ પાછું વિચિત્રતા ક્યાં છે કે બૌદ્ધિકોની અંદર પોતાની પોઝિશનમાં ગોબો પડે એટલે ના પાડે. અમે કશું એમાં માનતા નથી. તારા માન્યાથી ન માન્યાથી કાંઈ ફરક ન પડે. દુનિયા માનતી જ હતી ને અત્યાર સુધી કે પૃથ્વી સ્થિર છે, સૂર્ય ફરે છે, એનાથી ફરક શું પડ્યો? જે ફરે છે ફરે જ છે, જે થાય છે થાય છે. એટલે મૂળ હખણા રહેવાની પ્રક્રિયા સમજાવવા માટે આપણે આ વાત કરીએ છીએ. આપણા શાસ્ત્રોમાં જે કહ્યું છે એને સમજવાની કોશિશ કરવી, ભગવાનને આશ્રય થવું, એ કહેવાનો આશય છે. તો આ પુનર્જન્મની કર્મ અને વાસનાને લીધે ભળભટકણ ઊભી થાય છે. હવે છૂટવાનું શું, એ બહુ સરસ વાત છે. બે માર્ગ છે, મજાનો ધ્યાનથી સાંભળો, રસ પડે. દીવા થાય દીવા, બે માર્ગ, એક જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. તમે તુંબડા જોયા છે, સાધુના તુંબડા, એ આમ ગળું હોય, ઉપર નાનું માથું હોય, નીચે મોટું હોય. ભગવાન તમે જુઓ સૃષ્ટિમાં સ્પેશિયલ સાધુઓ માટે ઉગાડ્યા છે, એના કઈ ગળા બનાવવામાં નથી આવતા. દૂધીને એવી રીતે ફળ આવે ને પછી એને બાંધી દે એટલે વચમાં ગળું થઈ જાય ને પછી ઉપર નાનું થાય નીચે મોટું થાય, એવું એની પાસે કોઈ ટેકનિક નથી કરવામાં આવતી. કુદરતી જેવા આકારના થાય છે અને એ કડવા ઝેર જેવા હોય છે, એટલે એનું શાકે ના થાય, એટલે કોઈ અડે નહીં, ઢોરે ન ખાય, ઢાંખરે ન ખાય, માણસે ન ખાય, કૂતરી ન ખાય. એ સાધુ માટે જ ઉપયોગમાં આવે. અને બીજા એટલે સિતાર બનાવે, રામસાગર બનાવે, તાનપુરા બનાવે, એના જે તુંબડા હોય છે એ તુંબડા, એ જે મોટા મોટા હોય છે ને, એ આ તુંબડામાંથી બને. કેવડા કેવડા તુંબડા, આવડા આવડા મોટા તુંબડા થતા હોય છે. સાધુ નાની તુંબડી હોય ત્યારે લઈ લે, સુકાઈ જાય એટલે એને ખોલીને અંદરથી કાઢી નાખે, પાણી પીવાના કામમાં. અને આજે તો એમ કહે છે, વિજ્ઞાને સંશોધન કર્યું છે, તુંબડામાં ભરેલું જળ પીવું એ તંદુરસ્તને માટે બહુ સારું છે. રાખો બાપા રાખો, આમ સાધુ નહીં થાવ તો આમ થાવ, એ તો છે બહુ સારું. તો એ તુંબડા હોય, એ તુંબડું આખું પેક છે, સમજો આખું પેક, અંદરથી સુકાઈ ગયું, સાવ સાવ સુકાઈ ગયું, પીડ્યું પીડ્યું. હવે એ તુંબડાને તમે દરિયામાં નાખી દો, એ તરે કે ડૂબે મને કહો, હે? તરે કે ડૂબે? એક જે તરે ને આમ બરાબર પાણી ઉપર તરે, કોઈ પણ હિસાબે ડૂબે નહીં. હવે એ તુંબડાને લઈ લ્યો અને એના ઉપર ચીકણી માટીના તમે થર કરી દો, બબે ત્રણ ત્રણ હાથ વચ્ચે તુંબડું રે, અને આટલા આટલા દળ માટીના ચડાવી દો, અને હવે એને તુંબડાને દરિયામાં નાખો તો શું થાય? તો ડૂબી જાય ને, હે? બસ હવે એવી રીતે તુંબડું, એના ઉપર માટીના બબે ત્રણ ત્રણ હાથ ચીકણી માટી એ ચડાવી પડ નાખ્યા, દરિયામાં ડૂબી ગયું. હવે એ તુંબડું તરે ક્યારે પાછું, કે ધીમે ધીમે અફળાતા અફળાતા અફળાતા પેલી માટી ઉખડતી જાય, પડ ઉખડતા જાય, ધીમે ધીમે બધું થઈ જાય, અને ત્યારે પાછું તુંબડું એકલું નવરું, નવું નકોર એકલું નવરું થઈ જાય, એટલે આપોઆપ દરિયાની સપાટી પર તુંબડું તરવા માંડે. એમ આ જીવ છે એ શુદ્ધ જ છે, કોઈ ભવસાગરમાં ડૂબે એવો છે જ નહીં, પણ એના ઉપર એને કરેલા કર્મ અને વાસનાના થર લાગતા ગયા, માયાના સંસ્કારોના, પાપના, કર્મના, બધી આસક્તિઓના, એ બધા સ્ત્રીના, ધનના બધા સંસ્કાર લાગતા લાગતા પડ ચડતા ચડતા એ કેટલાય હાથના પડ ચડી ગયા માયાની માટીના, એટલે આ જીવ ડૂબે એવો નહોતો પણ એ સંસારમાં ડૂબ્યો. હવે એને તરવું છે એટલે એ તુંબડું છે એ જ્ઞાન માર્ગ આ છે. એ હવે પોતે અહમ બ્રહ્માસ્મિ સોહમ એનું ચિંતન કર્યા કરે, વૃત્તિઓની પાછી વાળે છે, અંદર સંકેલે છે, અને બધા જ જે દેહના સંબંધો છે એનાથી વિરામ પામી અંતર્મુખ થઈ અને આત્માનું ચિંતન કરી રાખે છે અને વિરાગ પામે છે. એ વિરાગ પામતા પામતા પોતાના આત્માનું બોધ જેટલો જેટલો થતો જાય છે એટલા એટલા પડ ઉખડતા જાય છે, અને પડ છેવટે આત્માનું બોધ થતા બધા પડ ઉખડી જાય, એટલે જીવ છે એ ભવસાગર તરી જાય. આ થયો જ્ઞાન માર્ગ. પણ કેટલો કઠણ, પોતાની રીતે એમનું તરવાનું. માટીનું ચડાવેલા પડ દરિયામાં ફળાતા, એવી ચીકણી માટી હજાર વર્ષે થોડીક કણ ખરે, હવે ક્યારે પાર આવે? એમાં જ્ઞાનીઓ આ બધું કરે ખરા, પણ એ ક્યારે તુંબડું તરે, મતલબ એ જીવ ક્યારે પાર ઉતરે, અહમ બ્રહ્માસ્મિ સોહમ ને આ બધું કરતા કરતા કરતા કરતા પોતાને બળે કરવાનો છે. આ થયો જ્ઞાન માર્ગ. હવે તમે બીજો માર્ગ જુઓ, તુંબડું પડ ચડાવ્યા, દરિયામાં ડૂબવા માંડ્યું, ત્યાં કોઈની નજર ગઈ, એટલે આ તો ડૂબે છે, એટલે ભેળા થઈને એને ઉચકી લીધું. એ બધાએ હાથ મારી મારી ઘસીને બધાને પડ ઉખેડી નાખ્યા. થોડી સેકન્ડોમાં બધી માટી ઉખડી ગઈ અને તુંબડું તરતું થઈ ગયું. આ થયો ભક્તિ માર્ગ. જીવે કર્મો કર્યા બધા માયાના, વાસનાના, કર્મોના, અનંત આસક્તિના, ન વર્ણન થાય એવા પાપ કર્મોના થર તુંબડા ઉપર ચડી ચડીને જીવ ઉપર થઈ ગયા અને સંસારમાં ડૂબવા માંડ્યો. પણ એ ભગવાનને સાધુને શરણે આવ્યો એટલે ભગવાન સાધુએ એને હાથમાં લઈ લીધો અને પોતે જાતે સાફ કરીને એના બધા મળ કાઢી નાખ્યા અને જીવને ભવસાગરથી મુક્ત કર્યો. આ થઈ ભક્તિ, આ થયો શરણાગતનો માર્ગ. બે માર્ગ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 12મા અધ્યાયમાં સુંદર વાત કરી છે. મને લાગે છે તમે ગીતાનો 12મો અધ્યાય એનું ટ્રાન્સલેશન ગીતા ગોરખપુરનું હોય સીધું વાંચો તો સીધા દીવા થાય એવી વાત છે. પણ એના ઉપર કોઈએ ટીકા લખી હોય, વિવરણ લખ્યું હોય, એ જો તમે વાંચવા જાઓ તો, જો જ્ઞાન માર્ગીઓ લખી હોય તો ગોથા ખવડાવી દે, ભક્તિ માર્ગવાળાએ લખી હોય તો તમને રસ પડે. કારણ કે જેવું છે એવું કે સીધું સાદું એમાં ભગવાન શ્રી કૃષ્ણ બે ધડક વાત કરે છે. પણ છતાંય તમે જુઓ ને જે જ્ઞાન માર્ગીઓ છે ને પોતાની રીતે જ ભગવાનમાં બહુ મૂર્તિ પૂજામાં એમાં માનવું નથી એટલે એની જ વાતો બેસાડ્યા કરે છે. પ્રશ્ન તમે જુઓ 12મા અધ્યાયમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મહારાજ, કોઈ આપના સ્વરૂપની ઉપાસના કરે છે આપના રૂપની, અને કોઈ અવ્યક્ત અક્ષર તત્વની નિરાકાર આપનો વ્યાપક સ્વરૂપ છે એની ઉપાસના કરે છે, તો બેમાં શ્રેષ્ઠ કોણ છે? એકને બે જેવો પ્રશ્ન પહેલો જ અર્જુને પૂછ્યો. આમાં કાંઈ આવ્યું બીજું બાકી, સીધો પ્રશ્ન છે ડાયરેક્ટ, કે નિરાકાર નિર્ગુણ વ્યાપક એવું આપણું અક્ષર તત્વ જે છે એ સ્વરૂપનો અવ્યક્ત સ્વરૂપની ઉપાસના એક કરે છે અને એક આપનું સ્વરૂપનું આપનો શરણ થઈ અને આપનામાં ધ્યાન ભજન ઉપાસના કરે, બેમાં આપ કોને શ્રેષ્ઠ માનો છો એ મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણે બે ટૂંક સીધો સ્પષ્ટ, નહીતરી તો બહુ વાંકું ચૂકું બોલે, પણ અહીંયા એટલું સીધું બોલ્યા કે અર્જુન કાન ખોલીને સાંભળી લે, જે મારા અક્ષર વ્યાપક નિરાકાર નિર્ગુણ સ્વરૂપનો અવ્યક્ત સ્વરૂપની જે ઉપાસના કરનારા છે સાંભળી લે, એ માર્ગ અત્યંત ક્લેશો અધિક તરસ તેષામ અવ્યક્ત અસત ચેતસા, એ માર્ગે ચાલનારાને ક્લેશનો કોઈ પાર નથી. અત્યંત કષ્ટદાયી માર્ગ છે, નિરાલંબ માર્ગ છે. કારણ કે નથી મૂર્તિનો આશ્રય, નથી મારા નામનો આશ્રય, નથી મારા સગુણ સ્વરૂપનો, એટલે ભગવાન કરુણાળુ છે, દયાળુ છે, પુકાર કરો, પ્રાર્થના કરો, એ કાંઈ જ કરતો નથી. બસ અહમ બ્રહ્માસ્મિ સોહમ, જે સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે એ હું છું એનું અનુસંધાન કરે છે. મારી પાસે ભાગ કંઈ દયા માગતો નથી, કરુણાની પ્રાર્થના કરતો નથી, કશું કરતો નથી, પોતાના હાથે જ મહેનત સાધના કરે છે. આ ગતિ દેહધારીઓએ પાર પાડવી અતિ કઠણ છે. જવાબ મળી ગયો? પછી તરત કહ્યું, પણ સાંભળી લે, મામ ધ્યાયંત ઉપાસતે, જે મારા રૂપનું સ્વરૂપનું મારો આશ્રય કરી મારા પરાયણ થઈને મારામાં મન પોરવીને જે જીવે છે ને મારું ભજન કરે છે એનું, તો એનું તું સામે ચાલીને જઈને તત્કાળ આ મૃત્યુ સાગરમાંથી મારે હાથે લઈને એનો ઉદ્ધાર હું કરું છું. માટે મને મારો પ્રિય ભક્ત જો ગણો તો મારે શરણમાં રહીને મારું ભજન કરનારો મને સર્વશ્રેષ્ઠ છે, મને સર્વથી પ્રિય છે. આથી બીજો જવાબ શું જોઈએ? તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા ભવામી ન ચિરાત પાર્થ, જરાય વિલંબ કરતો નથી, ઘડીના છઠ્ઠા ભાગમાં હું એનો ઉદ્ધાર કરું છું. હવે આપણે જોઈએ શું? ભગવાન પોતે આવીને ઉદ્ધાર કરી જાય એ જોઈએ કે પોતાને બળે લાંબા લહ થઈને થઈ જવું? પણ છતાંય તમે જોવો આટલું સહેલું હોય છતાંય લોકોને આમ કાન નથી પકડવા, આમ નથી પકડવા, આમ કંઈક પકડવા છે, અવળા પકડવા. નરસિંહ મહેતાએ એમ તો કીધું હોય છે કે નામ તણો વિશ્વાસ ના આવે, હે સીધું સાધું ભગવાનનું નામ છે પણ એનો વિશ્વાસ નથી આવતો. ગંગાનો પ્રવાહ હેલો જાય છે ત્યાં પાણી નથી પીવું, એને તટમાં કૂવો ખોદવો છે અને પછી એનું પાણી પીવું છે. અને ભગવાનની લીલા એને માયા છે ને આવું છે ને એવું કે નરસિંહ મહેતાને કેટલું મનમાં લાગ્યું છે ત્યારે કીધું હોય છે. એને આ બધા મતિયા છે, મારા પ્રભુની લીલા અને નામ ને એને બધા માયા કહે છે. અરે આ ગંગા હાલી જાય છે એમાં પાણી પી લ્યો ને તમારું ઉદ્ધાર થઈ જાય છે, પણ ના, આવા સમાજમાં છે લોકો નરસિંહ મહેતા કે એને વિશ્વાસ નથી આવતો. ભગવાન સામે આવીને ઉદ્ધાર કરે છે. કેવી રીતે આજથી 25-30 વર્ષ પહેલાં મોરબી હોનારત મચ્છુ ડેમની થઈ, તમે જામ સાંભળજો, હવે હજારો લોકો મરી ગયા અને કેટલા ફૂટ કાદવ કીચડ. હવે કોઈક કોઈક લોકો કોઈ પણ જગ્યાએ ક્યાંક ભરાઈ ગયા, એ તણાયા નહીં રહી ગયા, પણ હવે નીચે ઉતરીને જાય ક્યાં? કાદવ કીચડ છે, અને કાદવ કીચડનો ગુણ એવો છે કે તમે જેટલા હલો એટલા અંદર જાઓ. એટલે જ કહ્યું છે આ જીવ જેમ જેમ છૂટવા ઉપાય કરે તેમ તેમ ડબલ બંધાય. આ જીવ જેમ જેમ છૂટવા ઉપાય કરે તેમ તેમ ડબલ બંધાય, આપ બળે છૂટે નહીં જોન છુડાવે ત્રિભુવન રાય. કાદવ કિચોડનું એવું જ છે ને, તમને અનુભવ હશે થોડો, તમે જેટલા હલો એટલા અંદર જાઓ, એમને ઊભા રહી જાઓ તો કાંઈ ના થાય, પણ તમે નીકળવા માટે હલ્યા અંદર ઘૂસો, જેમ બહુ જોર કરી નીકળવા કરો તો છેવટે તમે ડૂબીને મરી જાઓ. એટલે સમજદારીમાં ઉતર્યા નહીં. હવે ઝાડવા ઉપર એક જણો ચડી ગયેલો, હવે પાણી તો ઉતરી ગયા, કાદવ કીચડ બહુ, હવે આમ ચારે તરફ મળદા ને ઘર દુર્ગંધ ને કાદવ કીચડ, એમાં કેવી રીતે નીકળવું? પણ ઓયલું ઘર ઘર કરતું હેલિકોપ્ટર નીકળ્યું, એનો શર્ટ કાઢીને આમ આમ ફરકાયો, પુકાર કર્યો હેલિકોપ્ટર વાળા, કે અહીં કોઈ બેઠું લાગે છે. એકદમ નીચે આવ્યું, સીડી કાઢી, અંદરથી માં સ્વયંસેવકો આવ્યા લશ્કરના, આવીને પેલાને તેડી અને હેલિકોપ્ટરમાં લઈ અને સલામત જગ્યાએ લઈ ગયા. આને કહેવાય ભગવાને ઉદ્ધાર કર્યો. આ સંસારમાંથી જો તરવું હોય તો જે ભગવાનનો આશ્રય કરે એને ભગવાન આ કાદવ કીચડના સંસારમાંથી આવી રીતે ઉદ્ધાર કરે છે. એટલે આશ્રય બહુ મોટી વાત છે, સત્સંગ બહુ મોટી વાત છે, ભગવાનનું નામ સ્મરણ કરવું, એનો થઈને રહેવું, એના પરાયણ થઈને રહેવું. એટલે મારો એક ભલામણ છે, તમે મોટે ભાગે સંન્યાસીઓને સાંભળવા જાઓ, જાતા જ ન હો, પણ જાઓ તો કોઈ વાંધો નથી, નિષેધ કોઈ જાતનો નથી, બધાને સાંભળે તો કાંઈક કંઈક મળતું હોય છે. પણ મોટે ભાગે સંન્યાસી, બધા નહીં પણ મોટે ભાગે, એમાં તદ્રુપાનંદ સ્વામી જેવા જેવા ના છે સંન્યાસીઓ, એ સતત આ બધા ઈશ્વરની મૂર્તિ પૂજા, ઠાકોરજીનું નામ સ્મરણ, પૂજા અર્ચના, એનો બધો ઘોર વિરોધ કરે. એનાથી શું થવાનું છે? તમે કીર્તન ગાતા હોય એની સભામાં, આપણે એક ભાઈ બેઠા હતા ત્યાં, એમાં એક ભાઈ હતા, તે મીરાબાઈના કીર્તનો બોલતા, તો કે હા ગાઓ ગાઓ ગાઓ, કાંઈ થવાનું નથી એનાથી. જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી મોક્ષ થવાનો નથી. જેટલા જેટલા લોકો રૂપનો ઉપાસના કરે છે એ કોઈ અરૂપને ક્યારેય પામતા નથી. માટે આત્માનુસંધાન કરો, અને આ બધું બધું નામ રૂપ ને મૂર્તિ પૂજા ને આ બધું એ હરિ કીર્તન એ બધું મૂકો, એમાંથી કશું થવાનું નથી. કેવી વાતો છે, ગીતામાં ભગવાન સ્પષ્ટ કહે છે. પણ આવા હોય છે ને, અમે આપણે ગુરુદેવે જ્યારે શિબિર કરીને ઋષિકેશમાં, પછી ત્યાં હતા ને, તો પછી બધા જોવા નીકળતા હોય, પછી એક જગ્યાએ રાધાકૃષ્ણનું મંદિર હતું, એ વહેલી સવારે નીકળ્યા હોય ને, તો ત્યાં સત્સંગ થતો હતો. તે પછી સત્સંગ હોય ઉપનિષદ ઉપર, ગીતા ઉપર, તો સંન્યાસીઓ બધા વહેલા 6 વાગે આવે, અને રાધાકૃષ્ણનું મંદિર એની સામે જ સત્સંગ. પણ નજરે જોયું, એકેય સંન્યાસી ભગવાનની મૂર્તિને પ્રણામ કરે નહીં, કારણ કે એને નિષ્ઠા જ નથી રૂપે, મૂર્તિમાં કોઈ નિષ્ઠા જ નથી. આત્માનુસંધાન કરો બસ. હમણાં એક જણો મને મળ્યો હતો, પછી થોડી ઘડી વાત થઈ, મેં કીધું ભાઈ સુખી થવું હોય ને, અમારો ને આ શ્રીજી મહારાજનો ને આ જે છે સિદ્ધાંત આ છે, તમને છે ફાવતું હોય તે, પણ હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ્મા એનો જપ કરો, થોડી આટલી ભલામણ છે. બધી એની વાતો સાંભળી, મેં આટલી ભલામણ કરી, એટલે હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ્મા એ મંત્રનો જપ કરો, ભગવાનના નામનો સીધો સાધો, કારણ ગીતામાં પ્રેમ છે તો શ્રી કૃષ્ણની વાત કરાય, એનો જપ કરો. મને કે ના હ, એવું તો ના જ થાય. મેં કીધું કેમ ના થાય? હા સ્વામીજી, તમે વાત ભલે કરી, આ મારી જપમાળા છે ને, એના મણકા ઉપર હું હંમેશા ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ એનો જ જપ કરું છું. જે માળા ઉપર મેં ઓમનો જપ કર્યો હોય એના ઉપર હું કૃષ્ણનો નામનો જપ ના કરું હો, એ ના કરું. અરે ભગવાન, મનમાં મેં કીધું તમે જે ઓમકારનો જપ કરો છો ને એનો બાપ જ કૃષ્ણ છે, એનો બાપ સ્વામિનારાયણ છે, તમે ભલા માણસ જે એ મૂળ છે ને, ઓમકાર કે બધું પ્રગટ્યું ક્યાંથી? નારાયણમાંથી. તો એ નારાયણના નામની હું વાત કરું છું, તમે ઓમકાર કરો એને ક્યાં ના છે. પણ કે ના, આના ઉપર તો નહીં. મેં કીધું સારું લ્યો, તમે મારો ટાઈમ બગાડો, માં તમે તમારી મેળે આવ્યા છો, હવે તમે જાઓ. બીજું શું કરે ને, બોલો. આવું છે એટલે ભવિષ્યમાં ક્યાંય એવાના જોગ વોગ થતા હોય તો ક્યારે ભાઈ ભગવાનનો આશ્રય તજવો નહીં. હજી હું તમે બધા આ માર્ગના બાળ બુદ્ધિ છીએ, પણ છતાં એટલું તો સમજ્યા છીએ એટલે કહીએ છીએ કે આપણને જે મળ્યું છે ને એ મહાભાગ્ય છે, ત્યારે આપણને મળ્યું છે. સમજાય કે ન સમજાય, ભગવાન સામે આવીને સમુદ્ધાર કરે છે. અને એમાંય જે ભગવાન સ્વામિનારાયણ કરુણા કરીને જે ઉદ્ધાર કરે છે એની કોઈ વાત થાય. હા, એક જ વાત કહી દઉં. ભુજમાં મંદિરની વાડી, ત્યાં પેલા જૂનું જે આપણે સ્વામિનારાયણ મંદિર હતું, 2001માં આ બધું ભુજનો ભૂકંપ થયો અને એ મૂળ જગ્યાએ શ્રીજી મહારાજ જ્યાં નરનારાયણ દેવ પધરાવ્યા હતા એ ધ્વસ્ત થયું, પડી ગયું. એટલે પછી વાડીમાં જ અમે મંદિર કર્યું છે, ફર્સ્ટ ક્લાસ, બહુ સરસ કર્યું, બહુ સારું કર્યું. પણ પહેલાંની સિચ્યુએશન કહું છું, એ જૂનું ત્યાં મંદિર હતું, ત્યાંથી સંતો વાડીએ નાહવા માટે ઘણીવાર આવતા હોય. તો એ વર્ષો પહેલાં અક્ષરજીવનદાસજી સ્વામી બહુ સારા સાધક, જેના પત્રો આજે પણ તમે વિદેશમાં જાઓ ને, આફ્રિકા જાઓ, બીજી જગ્યાએ જાઓ, કંપાલા જાઓ, યુગાંડા જાઓ, કચ્છી લોકો લંડનમાં જાઓ, જ્યાં જાઓ ત્યાં એના મંદિરમાં અક્ષરજીવનદાસજી સ્વામીના કાગળો પડ્યા જ હોય. એ બે કાગળો જે એકાદશીના એક બીજા છે ને, એ એકાદશીના દિવસે એ કાગળ વંચાતા જ હોય. અને એમાં સ્વામી એવો સરસ બધાને બોધ આપતા હોય છે. પણ આપણે તો શું છે કે પુનરાવૃત્તિ છે ને, પુનઃ પુનઃ આવૃત્તિ કરવી એ મૂઢ લોકોને જડતા પેદા કરે અને સજાગ માણસને જ્ઞાન પેદા કરે. મૂઢ હોય ને એ જેમ પુનઃ આવૃત્તિ કરે ને વધારે જડ થતો જાય, એને કોઈ જ્ઞાન એમાંથી મળે નહીં. પણ સજાગ થઈને નિત્ય નૂતન થઈને જે સાંભળે એને પુનઃ પુનઃ આવૃત્તિ છે, જ્ઞાન પેદા કરે. પ્રથમ શ્રી રે મૂઢ કર્યા કરે ને તો ભલે આ તો ભગવાનનું નામ છે એનું સારું જ થાય, પણ એને એમાં રસ ના આવે, કર્યા રાખે. પણ જો સજાગ થઈને એની જ વસ્તુ પ્રથમ શ્રી હરિ રે ચરણે શીશ નમાવું, મૂર્તિ દેખાય, ચરણમાં નમસ્કાર કરે, એ જ આમ કેમ બેસે છે, કેમ ચાલે છે, કેમ માળા લે છે, એ કેમ આમ ડાબો પગ ડાબો હાથ કેડ ઉપર રાખે છે, એ મૂર્તિઓના દર્શન કરતાં કરતાં એ પ્રથમ શ્રી હરિ ચરણે શીશ નમાવું બોલતો જતો હોય, તેને એક એક પદના ટુકડે ટુકડે અને રસના ઘૂંટડા હોય, બરાબર છે. જાગ્રતને અમૃત પેદા થાય અને અજાગ્રત હોય એને મૂઢતા પેદા, જડતા. તો એ બહુ ઉત્તમ કાગળો એ અક્ષરજીવનદાસજી સ્વામી કચ્છમાં લખેલા. તો એ અક્ષરજીવનદાસજી સ્વામી વાડીએ સંત મંડળ સાથે 3-4 વાગે નાહવા માટે જાય. હવે જ્યાં કૂવો હોય નાહવાનું હોય ત્યાં બાજુમાં જ બળદોને બાંધવાનું હોય, ખેતીવાડી છે તો એમાં એક નજીકમાં જ બળદ બાંધ્યો હોય, સ્વામી ત્યાંથી નીકળે તો બળદ આમ જોવે, આમ કાન રાખીને આમ જોવે, એટલે સેજી આમાં ટગર ટગર જોવે, એટલે સાધુને સેજે નજર જાય. એટલે સ્વામી વળી એક દિવસ હાથ ફેર્યો તો બળદને સારું લાગ્યું, વળી બીજે દિવસે સ્વામી નાવા આવે તો વળી બળદ આમ કાન લાંબા કરીને સ્વામી ટગર ટગર જોવે, એટલે વળી સ્વામીને થાય કે માળા બળદ આપણીને આપણી સામે જોવે છે. એટલે વળી એ બળદે ઓળખી ગયો છે કે આ છે મોટા સાધુ છે. એટલે સ્વામી એને માથે હાથ ફેરે, પછી એમ કરતાં કરતાં સ્વામીને છે ને હાથ ફેરવવાનું રોજનું નિમિત્ત થાય અને ઓલા બળદને રોજને દર્શન કરવાનો નિયમ થાય. પછી સ્વામી ક્યારેક ક્યારેક છે ને ત્યાં કંઈ પીડ્યું હોય એમાંથી કાંઈક ઓલી ઘાસનું તણકલું આપે, કંઈક બીજું ખાવાનું આપે. વળી ક્યારેક એવું થઈ જાય તો સ્વામીને એમ થઈ જાય કે ઓલો બળદે બિચારો આપણે અમે આમાં જોયા રાખે છે, તો તુંબડામાં ક્યારેક ગોળનો ગાંગડો લેતા આવે તો વળી એને ગોળનો ગાંગડો ખવડાવે, ક્યારેક કંઈ ઠાકોરજીને પ્રસાદનો કોઈ લાડુ હોય તો લાડુ ખવડાવે. બળદને નિયમ થઈ ગયું સ્વામીના દર્શન કરવા, અને સ્વામીને એમ થયું કે આ આપણી સામે આમ હેતથી જોવે છે તો આપણે એના ઉપર હેત રાખીએ. સ્વામી હાથ ફેર, ગોળનો ગાંગડો આપે કે ઠાકોરજીને કોઈ પ્રસાદી આપે કે રોટલીનો રોટલાનો ટુકડો આપે, રોજનું નિયમ થઈ ગયું. પણ પછી એવું હેત પેલા બળદને સ્વામી આરે થઈ ગયું. વિચાર કરજો આ કેવી રીતે ભગવાને ગીતામાં કહ્યું છે, કેમ સમુદ્ધરતા, કેમ ભગવાન ઉદ્ધાર કરે છે, અને એમાં ભગવાન સ્વામિનારાયણ કેવા ઉદ્ધારક છે તમે વિચાર. કહું તૂટી જાય હો, રોજનો આ નિયમ. પણ પછી એટલું બળદને હેત થઈ ગયું કે સ્વામી નાવા આવવા પહેલા જ આમ જોઈએ રાખે, રસ્તે વાટ જોઈએ. જેવા સ્વામી આવે આંખમાંથી દડધડ દડધડ આંસુ બળદ. જ્યાં સુધી સ્વામી નાહે બેસે બસ જોઈએ જ રાખે. સ્વામી વિદાય લે દૂર દૂર સુધી આમ જોઈએ જ રાખે, જોઈએ જ રાખે. સ્વામી અદૃશ્ય થાય પછી મોઢું નીચું લે. આવું એને આમ હેત થઈ ગયું, સામે કર્યું શું બીજું, લ્યો કયો એને કર્યું શું, એને ગોળ ખવડાવ્યો કે રોટલો ખવડાવ્યો એટલે ખાનાર પશુ એને સંતમાં હેત થઈ, બીજું કાંઈ એને ખબર નથી ને સત્સંગ શું છે ના શું છે ના કાંઈ કાંઈ કાંઈ ખબર નથી, બસ એને ખવડાવ્યું હેત થઈ ગયું. વર્ષોથી એક દિવસ એવો આવ્યો અક્ષરજીવન દાસજી સ્વામી આ લોક છોડી શ્રીજી મહારાજના ધામમાં ગયા. એકને અગ્નિ સંસ્કાર કરવાનો છે. એ અગ્નિ સંસ્કાર માટે પેલા બળદને લઈ આવ્યા ને એ બળદના ગાડે જોડ્યો બળદને, અને એમાં જ અક્ષરજીવન દાસજી સ્વામીના અગ્નિ સંસ્કાર માટેના લાકડા ગોઠવ્યા. પણ કેમ બળદને ખબર પડી ગઈ કે મારો બાપ જતો રહ્યો, બસ જેને ટાંટિયા ભાંગી ગયા હોય ને એવો બળદ થઈ ગયો. એ લાકડા ગોઠવ્યા એને થઈ ગયું કેળો સાધુ ભયો ગયો. બોલો બળદને ખબર પડી, સુન મોન અને ચોધાર આંસુએ રડ્યા કરે. એમાં એને ચિત્તા સ્મશાને લાકડા ઠેલવા અને અક્ષરજીવન દાસ સાહેબને મૃતક શરીર આવ્યું. બળદ ચોધાર આંસુએ રડે ભાઈ, આંખમાંથી ધડધડ બોર બોર જેવડા આંસુ છે. ઓહો માણસ રડે એમ બળદ રડે? અક્ષરજીવન દાસજી સામે એને ચિત્તામાં સુડાવ્યા માથે લાકડા, પણ બળદ ભૂમિ ખોતરે આંસુ સારે. આહા એની વેદના બસ મારો વયો ગયો, લ્યો બળદ નથી. જેમ માણેક ભરેની માણકીને એમ થઈ ગયો મારો સહજાનંદ સામે વિયા ગયા. 13 દિવસ સુધી ખાધું નહીં પીધું નહીં અને પ્રાણ છોડી દીધું. આજ પણ એવું છે ને, મને ખાલું હમણાં 10મીના દિવસે હું ગયો ને તે હવે આ ઉતાવળમાં મને એ કંઈ યાદ ન રહ્યું, કારણ કે ઘણી વાર ત્યાં બધું એવું બધું હોય ને તો મારે માણેક ભરેની માણકીને જ્યાં દફન કર્યું છે ત્યાં મારે જઈને પાઈ પડવું હતું પણ મને યાદ આવ્યું નહીં. પછી નીકળ્યા અહીંયા આવ્યા પછી ખબર પડી કે હું એ નીકળ્યો ને ત્યાં માથું ટેકવા ગયો. ને આપણને પણ જો એના જેવી ભક્તિ આવી જાય તો આપણું કામ થઈ જાય. આ જો તમે પેલા રાજસ્થાનની અંદર ચેતક ઘોડાએ મહારાણા પ્રતાપ માટે પ્રાણ આપી દીધા, એટલે આપણે હું એકવાર ગયો છું અને આપણે ફર્યા છીએ બધું જોયું છે. એ ચેતકને જ્યાં કબર કરી છે એના હું ઘણીવાર બેઠો છે, મેં બધું વિચાર્યું અને એ પ્રસંગ પણ મેં વિચાર્યો કે આપણે અહીંયા જોઈએ છીએ. પણ એક યુરોપિયન અહીં ફરતો ફરતો આવ્યો હતો, કેટલા યાત્રાળુ હતા, એમને પૂછ્યું કે આ ચેતકની કબર છે? હા. એ માણસ થેલો એક બાજુ મૂક્યો, ચામડાના જોડા કાઢી નાખ્યા, આને ચેતકની કબરને માથું ટેકવીને કેટલે વાર સુધી એમને બેસી, પછી ઊભો થયો ચોધાર આંસુએ, આંસુ લૂછ્યા, થેલો લીધો. અને બીજા યાત્રિકોએ પૂછ્યું કે તમે આટલી વાર સુધી અહીં શું કરતા હતા માથું ટેકવીને? તો કે મેં ચેતક ઘોડાને મારા દિલની પ્રાર્થના કરી કે બસ મને મારા જીવમાં તારા જેવી મારામાં રાષ્ટ્ર ભક્તિ આવે, સ્વામી ભક્તિ આવે એટલું મને તું આપજે. એમ આપણે માણેકવર્કી માણી ઘોડકી માણી માણકી એના સ્થાને જઈને આપણે એટલું માગીએ ને કે અમને તમારા જેવી અમારા પ્રભુમાં અમારા બાપમાં અમને હેત થાય, માગી શકીએ. તો પેલો બાળક ચોધાર આંસુ રડે છે. સ્મશાને તો ગાડું પાછું લઈ લીધું પણ ભાઈ વાડી આવીને બળદે બાંધી દીધો. બળદ રડતો જ રહ્યો, રડતો જ રહ્યો. સ્વામીના અગ્નિ સંસ્કાર પૂરા થઈ ગયા. એક દિવસ બે દિવસ બળદની આગળ પાણી મૂકે, ઘાસ મૂકે, બધું કરે, સમજાવે, ખાવા પીવાનું છોડતી, કશું જ નહીં. ઘણું એને બધા સમજાવે, પંપાળે, પણ નહીં, નહીં પાણી પીવાનું, નહીં ઘાસ ખાવા, ભાઈ છોડી દીધું. ધીમે ધીમે થોડા દિવસો થયા તો બળદ અશક્ત થયો, ત્યાં ત્યાં નીચે બેસી હવે ઊભો નથી થઈ શકતો. બધાને ખ્યાલ છે કે સ્વામીના વિયોગમાં જ આ માણેક વરણી માણકી જેવું જ થયું છે. આપણે એને સાચવવાનું, સેવા કરે, છતાંય પાણી મૂકે, ઘાસ મૂકે, પણ બળદ કશું જ ખાતો. આ પણ કોઈ ભગવું લુગડું એની પાસેથી નીકળે અને ચોધારા છે રડવામાં, બસ આ એમ કરતા કરતા સ્વામીનો 13મો દિવસ આવ્યો. દૂર દૂર બધા લોકો, પાર્ષદો, મજૂરો બધા ખેતીમાં કામ કરે છે, એમાં અચાનક અજવાળા થયા. એટલે જે પાર્ષદો ભગવાનના ભક્તો હોય એને કીધું અજવાળું ક્યાં થાય છે? પાછા ફરીને જ્યાં જોયું ત્યાં બળદની પાસે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે અને બળદને દિવ્ય ગતિ આપીને પોતાના ધામમાં લઈ ગયા. એના શું સાધનો, એને કયા તપ કયા, શું વિધિવત દીક્ષા લીધી, શું એને ભજન માળા કરી. કેવળ એક સાધુમાં એ સજાનંદ સ્વામી વચનામૃતમાં કીધું છે કે આ સત્સંગ તો એવો છે કે જેમાં પશુનું પણ કલ્યાણ થાય છે, તો જે ભાવથી એનો આશ્રય કરે, ભજન કરે, એનું કલ્યાણ કેમ ન થાય. માટે કહીએ છીએ કે આવો સત્સંગ કોઈને મળ્યો નથી, મળવાનો નથી. વિલંબ કરવો નહીં, લાભ લઈ લેવો અને એનું ભજન કરી લેવું, દ્રઢ આશ્રય કરવો. અને આ ગર્ભવાસ, લખચોરાશી, જન્મ મરણ એના ચક્રને અનંત પીડાઓમાંથી મુક્ત થવાનો આપણને એક માર્ગ, એક દ્વાર, એક આમ કહો ને શું કહીએ, એક ઠેકાણું મળી ગયું છે. હવે એ ઠેકાણે માથું ટેકવીને દ્રઢ થઈને, મહારાજે વચનામૃતમાં કીધું ને વજ્રની પૃથ્વી, એમાં વજ્રનો ખીલો જડ્યો હોય એ કોઈ રીતે છૂટા પડે નહીં, એવું એમના ચરણમાં હેત અને નિષ્ઠા થાય અને આપણું પરમ કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે વિરમીએ. બાકીની વાતો આવતી વખતે. સહજાનંદ સ્વામી માં